سورہ لقمان سورہ نمبر 31. شروع کروں چھو خوب جو موٹا مہربان نے بہت جو رحم والا اللہ نا نام تھی الف لام میم تلک آیات الکتاب الحکیم آ حکمت والی کتاب نی آیتو چھے તે નેકી કરનારાઓ માટે હિદાયત યાનિ કે સાચા રાહની દોરવણી કરનાર ને રહેમત છે કે જેઓ નિયમિત નમાઝ પઢે છે તેમજ ઝકાત આપે છે ને આખરત ઉપર યાની કે કયામત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખે છે એ જ લોકો તેમના પાલનહાર તરફથી સાચા રસ્તા ઉપર છે ને તેઓ જ કયામતમાં પૂરેપૂરી કામયાબીને પામનારા છે ને લોકોમાંથી કોઈ કોઈ એવા પણ છે જે બેહુદી વાતો ખરીદે છે કે તે થકી લોકોને સમજ્યા વગર અલ્લાહની રાહથી ભમાવે ભટકાવે ને પછી તે આયતોની હાંસીને મશ્કરી ઉડાડે હલકટ ભરેલી સજા તેઓ માટે જ છે અને જ્યારે તેને અલ્લાહની આયતો પડીને સંભળાવવામાં આવે છે ત્યારે તે અભિમાન કરી મોઢું પહેરવી લે છે જાણે તે આયતો તેણે સાંભળી જ નથી જાણે કે તેના બંને કાનોમાં બહેરાપણું હોય તેમ માટે એ રસૂલ તું તેને દુઃખ આપતા અઝાબની ખુશખબર સંભળાવી દે ચોક્કસ જ જે લોકો ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા તો તેમના માટે જ નેમતવાળી જન્નતો છે નેમત યાની કે અલ્લાહ તરફથી મહેરબાની રૂપે બક્ષિશ કે અતા તેમાં તેઓ હંમેશના રહેનારા થશે અલ્લાહનો આ વાયદો એકદમ સાચો છે અને તે મહાન બધું કરી શકવાને તાકતવર ને હિકમતવાળો છે અલ્લાહે આસમાનોને તમે જોવો છો તેમ થાંભલા વગરના પેદા કર્યા છે ને જમીનમાં ભારી પર્વતો કાયમ ને અટકેલા કર્યા છે કે જેથી તે તમને લઈને કોઈ બાજુએ ઢળી ન જાય ને તેમાં દરેક જાતના જાનવરો મોટા હિસાબમાં ફેલાવી દીધા છે ને અમોએ આસમાનો પરથી પાણી ઉતાર્યું પછી અમોએ તેમાં દરેક જાતની ઉમદા વસ્તુઓ ઉગાડી દીધી છે. આ તો અલ્લાહની પેદા કરેલી વસ્તુઓ છે, હવે તમે મને એ દેખાડો કે જે તેના સિવાય છે તેમણે શું પેદા કર્યું છે. સાચી વાત તો આ છે કે ઝાલિમો ખુલ્લી ગુમરાહીમાં છે, યાની કે ભટકેલા છે. ચોક્કસ જ અમોએ લુકમાનને હિકમત યાની કે સદબુદ્ધિ અતા કરી હતી ને ફરમાવ્યું હતું કે તું અલ્લાહનો અહેસાન માન્યા કર, ને જે કોઈ અહેસાન માનશે તો તે પોતાના જ લાભ માટે અહેસાન માનશે, અને જે નાશુકરી કરશે અહેસાનને ભૂલી જનારો થશે, તો બેશક અલ્લાહને તેની કોઈ પરવા નથી અને તે તારીફને લાયક છે. ને તે સમયને યાદ કર જ્યારે લુકમાને પોતાના દીકરાને નસીહત કરતા કહ્યું કે એ મારા દીકરા, કોઈને અલ્લાહનો શરીક બનાવજે નહીં, યાની કે અલ્લાહનો ભાગીદાર કે બરોબરીઓ બનાવજે નહીં. બેશક શિર્ક સૌથી મોટો ગુનો છે, યાની કે જે હરગિજ માફ નહીં થાય. અને અમોએ માણસને તેના મા બાપના સંબંધમાં આ કારણે કે તેની માએ દુઃખ પર દુઃખ સહન કરી તેને પેટમાં રાખ્યો અને પેદા થવાના 2 વર્ષ બાદ તેનું દૂધ છૂટ્યું, આ હુકમ કર્યો કે તું મારો શુકર માનનારો થા ને તારા માતા પિતાનો પણ. છેવટનું પાછું પડવું મારી જ તરફ થશે. અને જો તે બંને માતા પિતા કોઈ એવી વસ્તુ કે જેની તને કાંઈ માહિતી ન હોય તેને મારી શરીક ભાગીદાર બનાવવાની તને ફરજ પાડે, તો એ બાબતમાં તેમનો હુકમ ન માન, તો પણ દુનિયામાં તેઓ બંનેનો ભલાઈથી સાથ આપ અને તે શખ્સના રસ્તા પર ચાલ કે જે મારી તરફ રજૂ થયેલો હોય. પછી તમો સર્વેનું પાછું ફરવું મારી જ તરફ થશે, ત્યારે તમે જે જે કાંઈ કર્યા કરતા હતા તેનાથી હું તમને જાણકાર કરી દઈશ. فتكن في صخرة أو في السماوات أو في એ મારા વાલા દીકરા, જો નેકી આ બધી રાયના દાણા બરાબર પણ હશે, પછી ભલે ને તે કોઈ પથ્થરની ખાણમાં હોય, યા આસમાનમાં, યા જમીનના પેટાળમાં હોય, અલ્લાહ તે જરૂર લાવી હાજર કરશે. બેશક અલ્લાહ બારીક જોનાર ને માહિતગાર છે. એ મારા વાલા દીકરા, નમાઝ પઢ્યા કર ને લોકોને નેકીનો હુકમ કર ને બદીથી લોકોને અટકાવ ને જે સંકટ ને મુસીબત તારા પર આવી પડે તે સહન કર. બેશક આ મહાન હિંમતના કામો છે. ને લોકો તરફ ગાલ અભિમાનથી ફૂલાવ નહીં અને જમીન પર અકડીને કડકાયથી ન ચાલ. બેશક અલ્લાહ કોઈ પણ એન્ટબાજ ને શેખીખોરને દોસ્ત નથી રાખતો. ને તારા ચાલવામાં મધ્યમ ચાલ ઇખ્તિયાર કર ને તારા અવાજને ધીમો રાખ. બેશક સૌથી વધારે નાપસંદ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે. શું તમે આ નથી જોયું કે અલ્લાહે જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે બધાયને બધાયને તમારા તાબે કરી દીધા છે, યાની કે તમારા ફરમાબરદાર કરી દીધા છે ને તમારા પર પોતાની નેમતો મહેરબાની રૂપે અતાને બક્ષિશ ખુલ્લી તથા છુપી રીતે પૂરી કરી દીધી છે. ને માણસોમાંથી કોઈ કોઈ એવો પણ છે જે અલ્લાહના બાબતમાં કાંઈ પણ જ્ઞાન વગર, ઇલ્મ વગર તથા સાચા રસ્તા ઉપર ન હોવા છતાં તથા પ્રકાશ પહોંચાડનારી કોઈ કિતાબ વગર ઝઘડતો ફરે છે. અને જે વખતે તેમને આ કહેવામાં આવે છે કે જે કાંઈ અલ્લાહે ઉતાર્યું છે તે મુજબ અમલ કરો, તેની પેરવી કરો, તો તેઓ કહી દે છે કે અમે તો તેની જ પેરવી કરશું કે જેના પર અમારા બાપદાદાઓને અમે જોયા છે. પછી જો કે તેમના બાપદાદાઓને શેતાન ભડભડતી આગના અઝાબ તરફ બોલાવતો હોય તો પણ શું તેમની જ પેરવી કરશે, તેમના જ પગલે ચાલશે? ને જે શખ્સ પોતાના મામલાને અલ્લાહને સોંપી દે અને તે નેકી કરનાર પણ હોય તો ચોક્કસ જ તેણે ઈમાનના મજબૂત હાથાને પકડી લીધો કહેવાશે. અને બધા મામલાઓનો નતીજો અલ્લાહ તરફ જ છે. كفر فلا يحزنك كفرهم إلينا مرجعهم فننبئهم بما عملوا إن الله عليم بذات الصدور. ને એ રસૂલ, જે શખ્સ ઈમાન નથી લાવ્યો તો તેનું ઈમાન ન લાવવું તને દુઃખી કરવા ન પામે. તેઓ બધાનું પાછું ફરવું અમારી જ તરફ છે. પછી તેઓ જે કાંઈ કર્યા કરતા હતા તેનાથી અમે તેમને વાકેફને જાણકાર કરી દઈશું. બેશક અલ્લાહ દરેકના મનની હાલતથી સારી રીતે જાણકાર છે. તેમને અમે થોડાક દિવસ લાભ પહોંચાડશું, પછી તેમને લાચાર બનાવી સખત અઝાબ તરફ ખેંચી લાવશું. અને અગર તું તેમને પૂછે કે આસમાનો તથા જમીનને કોણે પેદા કર્યા છે તો તેઓ ચોક્કસ જ આ કહેશે કે અલ્લાહે. તું કહે કે દરેક પ્રકારના ગુણગાનને તારીફ અલ્લાહ માટે જ શોભાસ્પદ છે, પણ તેઓમાંથીના ઘણા ખરા જાણતા નથી. આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું અલ્લાહનું જ છે. બેશક અલ્લાહ એ જ દરેકથી આઝાદ અને તારીફને લાયક છે. અને અગર જમીન આખીમાં જેટલા ઝાડો છે તે કલમ થઈ જાય અને બધા સમુદ્રો શાહી બની જાય અને તે બાદ બીજા 7 સમુદ્રો શાહી બની તેમને મદદ કરે તો પણ અલ્લાહના બોલો પૂરા થાય એમ નથી. બેશક અલ્લાહ દરેક ચીજ કરી શકવા તાકતવર ને હિકમત વાળો છે. તમને પેદા કરવું અને તમને પાછું ઉઠાડી ઉભા કરવું કાંઈ જ નથી, પણ સિર્ફ એક જીવને પેદા કરવા અને ઉઠાડી ઉભા કરવા બરાબર છે. બેશક અલ્લાહ મહાન સાંભળનાર ને જોનાર છે. શું તે આ નથી જોયું કે અલ્લાહ રાત ને દિવસ માં દાખલ કરી દે છે ને દિવસ ને રાત માં દાખલ કરી દે છે, ને સૂરત તથા ચાંદ ને તેણે તાબે કરી દીધા છે કે જે દરેક એક નક્કી કરેલા સમય માટે ચાલ્યા કરશે. અને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ પૂરેપૂરો જાણકાર છે. આ બધી તેની દલીલો છે કે બેશક અલ્લાહ સાચો છે અને તેના સિવાય જેને જેને પણ તેઓ પોકારે છે તે બધા જૂઠા છે. ને અલ્લાહ એ તો બધાથી ઉપરી ને મહાન છે. શું તે આ નથી જોયું કે સમુદ્રમાં વહાણો અલ્લાહની મહાન નહેમત હવા થકી ચાલે છે, એ માટે કે તે તમને પોતાની નિશાનીઓમાંથી કેટલીક દેખાડી દે. બેશક દરેક સબર કરનારા ને એહસાન માનનારા માટે તેમાં ઘણીય નિશાનીઓ હાજર છે. પછી જે વખતે તેમને કોઈ મોજું છાયાની જેમ ઢાંકી દે છે ત્યારે તેઓ સાફ મનથી, નિર્મળ મનથી, ખુલુસ મનથી તેની ભક્તિ ને પૂજા કરી અલ્લાહને જ પોકારવા માંડી જાય છે. પછી જ્યારે તે તેમને ઉગારી લઈ, નજાત આપી, સૂકી જગ્યા પર પહોંચાડી દે છે તો તેઓમાંથીના કેટલાકો વચ્ચેનો રસ્તો ઇખ્તિયાર કરે છે અને કેટલાકો નાસ્તિક થઈ જાય છે અને વિશ્વાસનો ભંગ કરનારા અને એહસાનોને ભૂલી જનારાઓ સિવાય અમારી આયતોનો ઇનકાર કોઈ કરતું નથી. એ લોકો, તમે તમારા પાલનહારથી બીઓ અને તે દિવસની સગતાઈથી બીઓ કે જે દિવસે બાપ પોતાના દીકરા તરફથી કાંઈ બદલો આપી શકશે નહીં અને ન કોઈ દીકરો પોતાના બાપ તરફથી કોઈ વસ્તુ બદલામાં આપી શકશે. બેશક અલ્લાહનો વાયદો સાચો છે, માટે તમને દુનિયાવી સંસારી જિંદગી ધોખામાં ન નાખે અને ન અલ્લાહના બારામાં કોઈ ધોકો આપનાર તમને ધોકો આપવા પામે, યાની કે શૈતાન જે બહેકાવનારા વિચારો થકી તમને ભટકાવે છે. બેશક કયામતના દિવસની જાણ અલ્લાહ પાસે જ છે અને એ જ વરસાદને વરસાવે છે અને માના પેટમાં શું છે તે પણ તે જ જાણે છે. અને કોઈ શખ્સ આ નથી જાણતો કે તે કાલે શું કમાણી કરશે, યાની કે શું આમાલો કરશે. અને ન કોઈ શખ્સ આ જાણે છે કે તે કઈ જમીનમાં મરશે. બેશક અલ્લાહ મોટો જાણનાર ને માહિતગાર છે.